શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 60મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, ફાગણ માસના પડવાના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનના ઉત્તરા ફાલ્ગુની જન્મ નક્ષત્રમાં ગિરનાર પર્વત પર પધારી અર્જુન અને યાદવોની સાથે બહુ ક્રીડા કરી છે। તે સમયે અતિ આનંદિત થયેલા યાદવોએ ડોલા ઉપર વિરાજમાન અર્જુન સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરી તેઓને ઝુલાવ્યા હતા અને તેમની આગળ ખૂબ જ ક્રીડા કરી હતી। અને બીજો હેતુ એ છે કે પૂર્વે આજ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગમાં શ્રીકૃષ્ણ અને અર્જુન આ બંને શ્રી નરનારાયણ નામથી ધર્મ પ્રજાપતિ અને મૂર્તિદેવી થકી પ્રાદુર્ભાવ પામ્યા હતા। તે સમયે ઇન્દ્રાદી દેવતાઓએ ધર્મના આશ્રમે આવી ફૂલડોલના હિંડોળામાં શ્રી નરનારાયણ ભગવાનને બેસાડી તેમની પૂજા કરીને ઝુલાવ્યા હતા। આવા બે હેતુને લીધે આજે ફાગણવદ પડવાના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ ઉત્સવ ઉજવવો। હે પુત્રો, જે દિવસે સૂર્યોદય સમયે અર્યમા દેવતાવાળું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે જ દિવસે આ ફૂલડોલોત્સવ કરવો। જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમા અને પડવાના બંને દિવસે સૂર્યોદય સમયે હોય તો પૂર્વના પૂર્ણિમાના દિવસે જ ઉત્સવ કરવો, કારણ કે તે બહુકાળ વ્યાપી સમય છે। આ ઉત્સવમાં વસંતોત્સવની જેમ જ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, તેમાં શ્રી નરનારાયણની પૂજામાં જે કાંઈ વિશેષતા છે તે કહું છું। પ્રાતઃકાળે ષોડશોપચારથી અને મહાઆરતીથી શ્રી નરનારાયણ ભગવાનની મહાપૂજા કરવી, તેમાં શ્વેત સૂક્ષ્મ વસ્ત્રો, શ્વેત સુગંધિમાન ચંદન, શ્વેત પુષ્પો અને તુલસીદળથી પૂજન કરવું, નૈવેદ્યમાં દૂધપાક ધરવો અને ફળમાં બુરડીના ફળ અર્પણ કરવા અને ભગવાનને ફૂલડોલમાં દક્ષિણ દિશા સન્મુખ બેસાડી ઝુલાવવા। જો ભગવાન શ્રી નરનારાયણની મૂર્તિ અચળ હોય તો પૂજારીએ તે જગ્યાએ શ્રી બાલકૃષ્ણને ગીત વાજિંત્રોના નાદની સાથે બેસાડવા, વસંત ઋતુના પુષ્પો આદિકથી તેનું પૂજન કરવું ને પછી ભગવાનના ભક્તજનોએ પરસ્પર રંગ ગુલાલ ઉડાવી રંગ ક્રીડા કરવી। આ ફૂલડોલના રંગોત્સવમાં પણ વસંતના રંગોત્સવની જેમ મર્યાદામાં રમવું, પુરુષો અને બહેનોએ પોતપોતાના વિભાગમાં રમવું, તેમાં પણ વિધવા સાધુ અને બ્રહ્મચારીએ રમવું જ નહીં વગેરે વ્યવસ્થા અહીં પણ સમજવી। આ ઉત્સવમાં ધર્મપુત્ર શ્રી નરનારાયણ દેવના ફૂલડોલોત્સવના પદોનું ગાયન કરાવવું, પછી આરતી ઉતારી ડોલામાંથી ઉતારી લેવા અને શયન કરાવવું, પછી મુખ્ય પૂજા કરનાર યજમાને હરિભક્તોને જમાડીને જમવું અને બીજે દિવસે મંદિરનું માર્જન કરવું ને જળથી ધોઈ શુદ્ધ કરવું, તેમાં જે પ્રકારે રંગ ગુલાલ આદિકના દાગ ક્યાંય ન રહે તે રીતે મંદિરને સ્વચ્છ કરવું, ભગવાનને ધારણ કરાવેલા વસ્ત્રો ને પાથરેલા ઉલ્લોચ આદિક વસ્ત્રો તેમજ ધોઈ શકાય તેવા સર્વે પદાર્થોને શુદ્ધ કરવા ને ભગવાનને બીજા વસ્ત્રો ધારણ કરાવવા, બાકી વિધિ પૂર્વવત જાણી લેવો। હે પુત્રો, ચૈત્રસુદ તૃતીયાના દિવસે કૃતમાલા નામની નદીના જળમાં સત્યવ્રત રાજાની આગળ મત્સ્યાવતાર લઈ ભગવાન શ્રીહરિ પ્રગટ્યા છે, તેથી જે તૃતીયા સૂર્યોદય વ્યાપીની હોય તે મત્સ્ય ભગવાનની પૂજામાં ગ્રહણ કરવી, જો બીજ અને ત્રીજના દિવસે વ્યાપીની હોય તો બીજના વેધવાળી ત્રીજ શુભ મનાયેલી છે, તે દિવસે મત્સ્ય સ્વરૂપ શ્રી વાસુદેવ ભગવાનની પૂજા કરવી અથવા શક્તિ પ્રમાણે મત્સ્ય ભગવાનની મૂર્તિ સુવર્ણની કરાવવી, તેના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ગદા ધારણ કરાવવી, ઉપરના અર્ધા ભાગમાં મનુષ્યાકૃતિ અને નીચેના અર્ધા ભાગમાં મત્સ્યાકૃતિવાળું સ્વરૂપ તૈયાર કરાવવું અને તેની પૂજા કરવી, નૈવેદ્યમાં દહી ભાત અને દહીં વડા અર્પણ કરવા ને પૂજા કરનારે મત્સ્ય ભગવાનના જન્મોત્સવની કથાનું ગાન કરાવવું। હે પુત્રો, ત્યાર પછી મત્સ્ય ભગવાનની મહાઆરતી કર્યા પછી જ ભોજન સ્વીકારવું. આ ઉત્સવમાં આટલી જ વિશેષતા છે, બાકીનો પૂજાવિધિ હંમેશના પ્રમાણે જાણવો. હે પુત્રો, ચૈત્ર માસના સુદ પક્ષની નવમી તિથિએ દિવસે પુનર્વસુ નક્ષત્રમાં, ઉદય લગ્નમાં, ગુરુ અને ચંદ્રના યોગમાં ગ્રહ પંચક પોતાના ઉચ્ચ ભવનમાં રહેતા જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યો ત્યારે કર્ક લગ્નમાં શુભ અવસરે પરમ પુરુષ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાનનો રાજા દશરથ થકી કૌશલ્યાજીને ત્યાં પ્રાદુર્ભાવ થયો. આ નવમી તિથિ અષ્ટમીના વેધરહિતની મધ્યાહ્ન વ્યાપ્તિ હોય તેવી રામચંદ્રજીના પૂજનમાં ગ્રહણ કરવી. જો આઠમ અને નવમીની બીજી તિથિએ મધ્યાહ્ન નવમી વ્યાપ્તિ હોય અથવા ન વ્યાપ્તિ હોય તો પણ બીજી તિથિએ જ નવમી ગ્રહણ કરવી. આઠમના વેધવાળી નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્રનો યોગ હોય છતાં પણ છોડી દેવી અને પુનર્વસુ નક્ષત્રનો યોગ હોય નહીં તો પણ બીજી જ નવમી ગ્રહણ કરવી ને તે દિવસે જ વ્રતનો ઉત્સવ કરવો. કારણ કે વ્રત વિધાયકના વચનમાં કેવળ નવમી શબ્દ જ ગ્રહણ કર્યો હોવાથી પુનર્વસુ નક્ષત્ર રહિત હોવા છતાં પણ બીજે દિવસે ઉપવાસ કરવો. જો વેધવાળી નવમીનો ક્ષય પ્રાપ્ત થાય તો આઠમના યોગવાળી પણ નવમી ગ્રહણ કરવી. આ રામનવમીના દિવસે નિરાહાર ઉપવાસ કરવો ને શ્રી રામચંદ્રજીનું પૂજન કરવું. હે પુત્રો, આ ઉત્સવમાં રમાપતિ ભગવાનને મુગટ અને પીતાંબર ધારણ કરાવવા, હાથમાં ધનુષ બાણ તથા સુવર્ણના તારેયુક્ત પટકો કેડમાં બાંધવો, નૈવેદ્યમાં કેસરીઓ બિરંજ, મોતૈયા લાડુ, સાકર, દહીં અને દૂધ અર્પણ કરવું. બાકીનો વિધિ હંમેશના પ્રમાણે જાણવો. આ દિવસે મધ્યાહ્ને શ્રીકૃષ્ણનું શ્રીરામ નામથી પૂજન કરવું અથવા રાજાધિરાજના લક્ષણોએ યુક્ત સુવર્ણના રામ તૈયાર કરવા અને તે યુવાન, પ્રસન્નમુખ, સિંહના જેવા સ્કંધોથી શોભતા, મહાબળવાન, આજાનબાહુ અને ધનુર્ધારી એવા શ્રીરામ બનાવવા. પૂજા કરનાર ભક્તજને ગીત વાજિંત્રોના નાદપૂર્વક તેમની મહાપૂજા કરી શ્રીરામ જન્મના પદોનું ગાયન કરવું ને કરાવવું. આ વ્રતના દિવસે નિરાહાર ઉપવાસ કરનાર ભક્તજને બીજે દિવસે ફરી શ્રી રામચંદ્રજીનું પૂજન કરવું ને સાધુ બ્રાહ્મણોને જમાડી પારણા કરાવવા. આજની તિથિએ ભગવાન શ્રીહરિનો રાત્રિએ જન્મ છે, તેથી તેમના જન્મોત્સવાદીનો નિર્ણય જાણવો આવશ્યક છે તે અહીં નહીં કહેલો હોવાથી પંચમ પ્રકરણમાં શ્રીહરિ જયંતીના વ્રતવિધિમાં વિસ્તારથી વર્ણિત કરેલ છે ત્યાંથી જાણી લેવો. હે પુત્રો, ચૈત્ર માસની સુદ એકાદશી વિમલા નામે કહેલી છે. એ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરીને તેમને હિંડોળામાં પધરાવવા, સુગંધિમાન પુષ્પોથી રચેલા તે હિંડોળામાં બે ઘડી સુધી પ્રભુને ઝુલાવીને આરતી કરી ભક્તજનોએ પ્રભુને હિંડોળેથી ઉતારવા. આ ઉત્સવમાં આટલી જ વિશેષતા છે. બાકીનો એકાદશી વ્રત પૂજાનો વિધિ જે સામાન્યપણે વ્રત ગ્રંથમાં નિરૂપણ કરેલ છે તે જ જાણવો. આ સમયે ભગવાન પારણિયામાં ઝૂલતા હોવાથી એ સમયે અલગ ફૂલનો હિંડોળો રચવાની જરૂર નથી, પરંતુ પારણિયામાં જ ફૂલના શણગાર કરીને આ ઉત્સવ ઉજવવો આટલું વિશેષ જાણવું. હે પુત્રો, વૈશાખ માસના સુદ પડવાને દિવસે દેવતાઓ અને દૈત્યોએ સમુદ્ર મંથન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિ કુર્મ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી સૂર્યોદય વ્યાપી પડવો કુર્મ ભગવાનના પૂજનમાં ગ્રહણ કરવો. જો એકમ અને બીજ આ બંને તિથિમાં પડવો સૂર્યોદય વ્યાપી હોય તો બીજયુક્ત પડવો પૂજનમાં ગ્રહણ કરવો. આ ઉત્સવમાં કુર્મ સ્વરૂપે વિરાજતા શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કરવું. પૂજા કરનારે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણના કુર્મ ભગવાન કરાવવા, તેમનું ઉપરનું અંગ મનુષ્યાકારે કરવું અને નાભિથી નીચેનો ભાગ કુર્મનો કરવો, ઉપર બે ભુજા કરવી, તેમાં જમણા હાથમાં શંખ અને ડાબા હાથમાં ગદા ધારણ કરાવવી, પછી સર્વતોભદ્ર મંડળની રચના કરી તેમાં પ્રાપ્ત થયેલા ઉપચારોથી તેમનું પૂજન કરવું, નૈવેદ્યમાં શ્વેત ચૂરમાના લાડુ અર્પણ કરવા, બાકીનો વિધિ હંમેશના પ્રમાણે જ છે તે જાણવું. હે પુત્રો, આ વૈશાખ સુદ બીજથી આરંભીને જેઠ સુદ દશમના ગંગોત્સવ પર્યંત દરરોજ ભગવાનને પૂજનમાં સાકરેયુક્ત આંબલીવાળું જળ ગાળીને અર્પણ કરવું, તેમજ નૈવેદ્યમાં દરરોજ ઉત્તમ દહી સાકર અર્પણ કરવા ને કુર્મ જન્મોત્સવના દિવસે કુર્મ ભગવાનના પ્રાદુર્ભાવની કથા ગાવી અને સાંભળવી અને પૂજન પછી ભોજન કરવું. હે પુત્રો, વૈશાખ માસના સુદ પક્ષની તૃતીયાને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં દિવસના આઠમા મુહૂર્તમાં રાહુ મિથુન રાશિમાં સ્થાન પ્રાપ્ત કરતા ને છયે ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને હતા ત્યારે જમદગ્નિ ઋષિ થકી રેણુકા દેવીને વિશે પરશુરામ ભગવાન પ્રગટ થયા. બુદ્ધિમાન પુરુષોએ ત્રીજ દિવસના પૂર્વના ભાગે વ્યાપ્તિ હોય તેવી પરશુરામ ભગવાનના પૂજનમાં ગ્રહણ કરવા યોગ્ય માનેલી છે. જો તૃતીયા બે હોય અને બંને પૂર્વના ભાગમાં વ્યાપ્તિ હોય તો બીજી તૃતીયા ગ્રહણ કરવી અને બપોરના સમયે શ્રી વાસુદેવ ભગવાનની પરશુરામ રૂપે મહાપૂજા કરવી, પછી જ ભોજન કરવું અથવા પૂજન કરનારે પોતાની શક્તિ પ્રમાણે ક્રોધથી પહોળા થઈ ગયેલા નેત્રોવાળા સુવર્ણની પરશુરામ ભગવાનની દ્વિભુજ મૂર્તિ કરવી અને હાથમાં પરશુ અને મસ્તક ઉપર જટા ધારણ કરેલી કરવી, તેમની પૂજા પણ પૂર્વવત મંડપ કરાવીને કરવી ને દિવસે પરશુરામ ભગવાનના ચરિત્રોનું ગાયન કરવું. આજે અક્ષય તૃતીયાના દિવસે જ ચંદન યાત્રા મહોત્સવ હોવાથી આજથી આરંભીને જેઠ સુદ પૂનમના સ્નાન યાત્રા ઉત્સવ પર્યંત નિત્ય ભગવાનને સુગંધિમાન ચંદનનો લેપ કરેલા વસ્ત્રો ધારણ કરાવવા અને શ્વેત વસ્ત્રો પણ ધારણ કરાવવા, વળી પૂજા કરનારે નવીન રમણીય તાલપત્રના વીંજણાથી નિરંતર પવન ઢોળવો, દરરોજના નૈવેદ્યમાં કેરીનો રસ અને સાકર અર્પણ કરવા, બાકીનો વિધિ હંમેશ પ્રમાણે કરવો. હે પુત્રો, વૈશાખ માસની સુદ ચૌદસના દિવસે સોમવારે સ્વાતિ નક્ષત્રમાં હિરણ્યકશિપુનો વધ કરવા માટે નૃસિંહ અવતાર થયો છે. સૂર્યોદય સમયે તેરસના વેદ વિનાની ચૌદશ હોય તે જ શુદ્ધ ચૌદશ નૃસિંહ જન્મોત્સવમાં ગ્રહણ કરવી. જો આવી ચૌદશ બે શુદ્ધ હોય તો પહેલી ગ્રહણ કરવી અને જો ચૌદશનો ક્ષય હોય તો તેરસના વેધવાળી પણ ગ્રહણ કરવી. આજે સાયંકાળ સમયે નૃસિંહ ભગવાનના નામથી શ્રીકૃષ્ણ ભગવાનનું શોભાયમાન ઉપચારોથી પૂજન કરવું, પૂજાને અંતે પારણા કરવા, કારણ કે આજે ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં વિધાન હોવાથી કેટલાકે ઉત્સવ પછી પણ પારણા ન કરવા અને કેટલાકે ઉત્સવ પછી પારણા કરવા આવું વિધાન કરેલ હોવાથી આપણા ઉદ્ધવ સંપ્રદાયનો નિર્ણય એ છે કે સમર્થ હોય તેમણે ઉપવાસ કરવો અને અસમર્થ હોય તેમણે ફલાહાર કરવો, પરંતુ અન્ન તો કોઈએ જમવું નહીં. જો પૂજા કરનારને નરસિંહ સ્વરૂપમાં જ ભગવાનની પૂજા કરવાની ઈચ્છા હોય તો પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની ભયંકર નરસિંહદેવની મૂર્તિ કરાવવી, તેના ખભા કેડ અને કંઠ પુષ્ટ ભરાવદાર કરવા, ઉદર કૃશ કરવું, મુખારવિંદ કેશરી સિંહના જેવું કરવું અને બાકીનું શરીર સર્વ આભૂષણોથી વિભૂષિત મનુષ્યાકૃતિ કરવું, અગ્નિની શિખાઓથી વ્યાપ્ત મુખ, લબકારા કરતી જીભ, ભયંકર દાંત અને દાઢો કરવી તથા તીક્ષ્ણ નખથી હિરણ્યકશિપુનું વક્ષસ્થળ વિદારતા હોય એવા નૃસિંહ ભગવાનની મૂર્તિ કરાવવી, તે મૂર્તિની મંડપના મધ્યે વિધિપૂર્વક પૂજા કરવી ને નૈવેદ્યમાં ઘણા બધા ખાજાઓ તથા વડાનું નૈવેદ્ય કરવું, પૂજા સમયે નૃસિંહ પ્રાગટ્યના પદોનું ગાયન કરાવવું, આ પ્રમાણે કરવું, બાકીનો વિધિ પૂર્વવત જાણવો. હે પુત્રો, આ પ્રમાણે મેં ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવો તમને જણાવ્યા. હવે પછી જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં જે ઉત્સવો આવે છે તેનો વિધિ તમને કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનું નિરૂપણ કર્યું. એ નામે 60મો અધ્યાય પૂર્ણ થયો.